ब्रह्म पुराण अध्याय 9 क्रोष्टु वगैरेना वंशनु वर्णन तथा सम्यंतक मणिनी कथा। लोमर्षण जी कहे छे, क्रोष्टुनी गांधारी अने माद्री बे पत्नीओ हती। गांधारीए महाबली अन्नमित्र ने जन्म आप्यो तथा माद्रीना युधाजीत तथा देव मेढुस ए बे पुत्र थया। आ त्रणेयनो वंश पृथक पृथक चाल्यो। જે વૃષ્ણી કુળની વૃદ્ધિ કરનારો હતો, માદ્રીના બીજા પણ બે પુત્રો હોવાનું સાંભળ્યું છે, વૃષ્ણી અને અંધક। વૃષ્ણીના પણ બે પુત્ર હતા, સ્વફલ્ક અને ચિત્રક। સ્વફલ્ક મોટા ધર્માત્મા હતા। એ જ્યાં રહેતા ત્યાં રોગોનો ભય રહેતો નહીં, ત્યાં દુકાળ પણ થતો નહીં। એકવાર કાશી નરેશના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં, ત્યારે તેમણે સ્વફલ્કને બોલાવ્યા અને તેમનો બહુ આદર સત્કાર કર્યો। સ્વફલ્કના પહોંચતા જ ત્યાં વૃષ્ટિ થવા લાગી। કાશીરાજની એક કન્યા હતી, જેનું નામ ગાંધીની રાખવામાં આવ્યું હતું। એ દરરોજ બ્રાહ્મણને એક ગાયનું દાન આપતી હતી, તેથી એનું નામ ગાંધીની પડ્યું હતું। એ સ્વફલ્કને પત્ની રૂપે પ્રાપ્ત થઈ અને તેના ગર્ભથી અક્રૂરનો જન્મ થયો, જે દાની યજ્ઞ કરતા વીર શાસ્ત્રજ્ઞ અતિથિ પ્રેમી તથા મોટી દક્ષિણા આપતા હતા। એમના સિવાય ઉપમદ્રુ, મદ્રુ, મેદુર, અરિમેજય, અવિક્ષિત, આક્ષેપ, શત્રુઘ્ન, અરિમર્દન, ધર્મધ્રુક, યતિધર્મા, ધર્મોક્ષા, અંધકરુ, આવાહ તથા પ્રતિવાહ નામના પુત્રો અને વારાંગના નામની સુંદર કન્યા થઈ। અક્રૂરને ઉગ્રસેનની કન્યા સુગામીના ગર્ભથી પ્રસેન અને ઉપદેવ નામના બે પુત્ર થયા, જે દેવતાઓ જેવા તેજસ્વી હતા। ચિત્રકના પૃથુ, વિપૃથુ, અશ્વગ્રીવ, અશ્વબાહુ, સ્વપાર્શ્વક, ગવેષણ, અરિષ્ટનેમી, અશ્વ, સુધર્મા, ધર્મભૃત, સુબાહુ તથા બહુબાહુ નામના પુત્રો તથા શ્રવિષ્ઠા અને શ્રવણા નામની બે કન્યાઓ થઈ। દેવ મિઢુસે અસિકની નામની પત્નીના ગર્ભથી સુર નામના પુત્રને જન્મ આપ્યો। સુરને તેમની રાણી ભોજ્યાના ગર્ભથી 10 પુત્રો થયા, તેમાં વસુદેવ સૌથી મોટા હતા, જેમને આનંદ દુદુભી, જેમને આનક દુદુંબી પણ કહે છે। તેમના જન્મ સમયે દેવતાઓએ દુદુંબીઓ વગાડી હતી અને આનક અર્થાત મૃદંગોનો ગંભીર ધ્વનિ થયો હતો, તેથી તેમનું નામ આનક દુદુંબી પણ પડી ગયું હતું, આનક દુદુંબી પડી ગયું હતું। તેમના જન્મ સમયે પુષ્પવૃષ્ટિ પણ થઈ હતી। સમસ્ત માનવ સમાજમાં તેમના જેવું રૂપવાન કોઈ ન હતું। નરશ્રેષ્ઠ વસુદેવનું તેજ ચંદ્રમા જેવું હતું। વસુદેવ પછી ક્રમશઃ દેવભાગ, દેવશ્રવા, અનાદૃષ્ટિ, કનવક, વત્સવાન, ગૃજમ, શ્યામ, સમિક અને ગંડુસ ઉત્પન્ન થયા। સુરને 5 સુંદર કન્યાઓ પણ હતી, જેમના નામ આ પ્રમાણે છે: પૃથકીર્તિ, પૃથા, શ્રુતદેવા, શ્રુતશ્રવા તથા રાજાદિદેવી। આ 5 વીર પુત્રોની જનેતા થઈ। વૃષ્ણિના નાના પુત્ર અનમિત્રથી શિનીનો જન્મ થયો। શિનીના પુત્ર સત્યક થયા, સત્યકના સાત્યકી થયા, જેમનું બીજું નામ યુયુધાન હતું। દેવભાગના પુત્ર મહાભાગ ઉદ્ધવ થયા। ગંડુસને કોઈ પુત્ર ન હતો, તેથી વિશ્વક્સેને એમને અનેક પુત્રો આપ્યા, તેમના નામ આ પ્રમાણે છે: ચારુદેષ્ણ, સુદેષ્ણ તથા સર્વલક્ષણ સંપન્ન પંચાલ વગેરે। એ બધામાં મહાબાહુ રોકી રોકમી ણે નાના હતા, એ યુદ્ધમાંથી કદી પાછા હટતા ન હતા। કનવકના 2 પુત્ર હતા, તંત્રીજ અને તંત્રીપાલ। ગુજમના પણ 2 પુત્ર હતા, વીરુ તથા અશ્વહનુ। શ્યામના પુત્ર સમિક હતા, સમિક રાજા થયા। એમણે રાજસી યજ્ઞ કર્યો હતો, એમના પુત્ર અજાત શત્રુ થયા। હવે વસુદેવના વીર પુત્રોનું વર્ણન કરીશ। ઋષિ વંશની અનેક શાખાઓ છે જે તેનું સ્મરણ કરે છે, તેને અનર્થની પ્રાપ્તિ કદી થતી નથી. વસુદેવને 14 સુંદર પત્નીઓ હતી. પુરુવંશની કન્યા રોહિણી, મદિરાદી, વૈશાખી, ભદ્રા, સુનામની, સહદેવા, શાંતિદેવા, શ્રીદેવી, દેવરક્ષિતા, વૃકદેવી, ઉપદેવી તથા દેવકી, આ 12 તો રાજકુમારીઓ હતી અને સુતનુ તથા વડવા આ 2 દાસીઓ હતી. જ્યેષ્ઠ પત્ની રોહિણીએ, જે બાહિલકની પુત્રી હતી, વસુદેવજી થી જ્યેષ્ઠ પુત્ર રૂપે બલરામજીને પ્રાપ્ત કર્યા. ત્યાર પછી તેમના ગર્ભથી શરણ્ય, સઠ, દુર્દમ, દમન, શુભ્ર, પિંડારક અને ઉશનીર નામનો પુત્ર તથા ચિત્રા નામની કન્યા થઈ. આ પ્રમાણે રોહિણીના 9 સંતાન હતા. ચિત્રા જ આગળ જતા સુભદ્રાના નામે વિખ્યાત થઈ. વસુદેવને ત્યાં દેવકીના ગર્ભથી મહાયશસ્વી ભગવાન શ્રીકૃષ્ણ ઉતર્યા. બલરામને રેવતીના ગર્ભથી નિષ્ઠ થયા, જે માતા પિતાના બહુ લાડકા હતા. સુભદ્રાને અર્જુનથી મહારથી અભિમન્યુ ઉત્પન્ન થયો. વસુદેવજીના પરમ સૌભાગ્યવતી 7 પત્નીઓથી જે પુત્ર ઉત્પન્ન થયા, એમના નામ કહું છું, સાંભળો. શાંતિદેવાના ભોજ અને વિજય, સુનામાના વૃકદેવ અને ગદ તથા ત્રિગર્તની રાજકન્યા વૃકદેવીના મહાત્મા અગાવહ નામના પુત્ર થયા. કૃષ્ણના એક બીજા પુત્ર મહાયશસ્વી રુજનીવાન થયા. તેમના પુત્ર સ્વાહી હતા. સ્વાહીના પુત્ર રાજા ઉસદગુ થયા, જેમણે પ્રચુર દક્ષિણાવાળા અનેક યજ્ઞો કર્યા હતા. ઉસદગુના પુત્ર ચિત્રરથ થયા. ચિત્રરથના સસબિંદુ, સસબિંદુના પૃથુશ્રવા, પૃથુશ્રવાના અંતર, અંતરના સુયજ્ઞ તથા સુયજ્ઞના ઉસત થયા. ઉસતને પોતાના ધર્મ પ્રત્યે બહુ આદર હતો. ઉસતના પુત્ર શિનેયુ, શિનેયુના મરુત, મરુતના કંબલ બહિર્ષના રૂકમ કવચના પરજીત તથા પરજીતને 5 પુત્ર હતા. રૂકમેશુ, પૃથુરૂકમ, જયામદ, પાલિત તથા હરિ. પાલિત અને હરિને પિતાએ વિદેહી પ્રાંતની રક્ષામાં નિયુક્ત કર્યા. રૂકમેશુ પૃથુરૂકમની સહાયતાથી રાજા થયા. આ બંને ભાઈઓએ જ્યાં મગને ઘરમાંથી કાઢી મૂક્યા, ત્યારે વનમાં આશ્રમ બનાવીને રહેવા લાગ્યા. તે સમયે શાંતિ પરાયણ રાજાને બ્રાહ્મણોએ બહુ સમજાવ્યા, ત્યારે ધનુષ્ય લઈને રથ પર આરૂઢ થઈને બીજા દેશમાં ગયા. એકલા જ નર્મદાના તટ પર જઈને તેમણે શુક્તિમતી નગરીમાં નિવાસ કર્યો. જયામગની પત્ની શેબ્યા હતી, જે પ્રતિવ્રતા હોવા ઉપરાંત બહુ પ્રબળ હતી. જોકે રાજાને કોઈ પુત્ર ન હતો, તેમ છતાં તેમણે પત્નીના ભયથી બીજા લગ્ન ન કર્યા. એકવાર કોઈ યુદ્ધમાં વિજયી થતા તેમને એક કન્યા મળી. તેને રથ પર બેઠેલી જોઈને સ્ત્રીએ પૂછ્યું, આ કોણ છે? ત્યારે ભયપૂર્વક બોલ્યા, તમારી પુત્રવધુ છે. આ સાંભળીને રાણી બોલી, મારે તો પુત્ર નથી, પછી આ કોની પત્ની થવાથી પુત્ર વધુ થઈ? આ સાંભળીને જયામગે કહ્યું, તમારો જે પુત્ર ઉત્પન્ન થશે એના માટે આ પત્ની લાવ્યો છું. ત્યાર પછી રાણી શેબ્યાએ કઠોર તપસ્યા કરીને એક વિદર્ભ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. તેના લગ્ન આ રાજકન્યા સાથે થયા. તેના ગર્ભથી ક્રથ અને કૌશિક નામક પુત્ર ઉત્પન્ન થયા. એ બંને બહુ શૂર તથા યુદ્ધ વિશારદ હતા. ત્યાર પછી વિદર્ભને ભીમ નામનો પુત્ર થયો. તેના પુત્રનું નામ કુંતી હતું. કુંતીનો પુત્ર ધૃષ્ટ હતો, જે યુદ્ધમાં નિપુણ અને પરાક્રમી હતો. ધૃષ્ટના અવંત, દશાહ તથા વિશર નામના 3 પુત્ર થયા, જે મોટા ધર્માત્મા અને શુરવીર હતા. દશાહના વ્યોમા અને વ્યોમાના પુત્ર જીમુત હોવાનું કહેવાય છે. જીમુતના વિકૃતિના ભીમરથ, ભીમરથના નવરથ અને નવરથના પુત્ર દશરથ થયા. દશરથના પુત્રનું નામ શકુની હતું. શકુનીનો કરંબ અને કરંબનો પુત્ર દેવરાત હતો. દેવરાતના પુત્રનું નામ દેવક્ષત્ર તથા દેવક્ષત્રના મહાયશસ્વી વૃદ્ધ ક્ષત્ર થયા. તેઓ દેવકુમાર જેવા તેજસ્વી હતા. એ સિવાય મધુરભાષી રાજા મધુનો પણ જન્મ થયો, જે મધુવંશના પ્રવર્તક હતા. મધુને તેમની પત્ની વેદરભીથી નરશ્રેષ્ઠ પૃદ્વાનનો જન્મ થયો. મધુની બીજી પત્ની ઈશ્વાકુ વંશની કન્યા હતી, તેનાથી સર્વગુણ સંપન્ન સત્વાન થયા, જે સાત્વત કુળની કીર્તિને વધારનારા હતા. સત્વાનથી સત્વગુણ સંપન્ન કૌશલ્યાના ભજમાન દેવાવૃદ્ધ અંધક તથા વૃષ્ણી નામક પુત્ર થયા. આમના ચાર કુળનું વર્ણન અહીં વિસ્તારપૂર્વક કરવામાં આવે છે. ભજમાનની બે પત્નીઓ હતી, એકનું નામ હતું બાહ્યક સૃજય અને બીજીનું ઉપબ્રાહ્યક સૃજય. તે બંનેના ગર્ભથી ઘણા પુત્રો થયા, કૃમિ, ક્રમણ, દૃષ્ટ, શુર તથા પુરંજય. આ ભજમાનને બ્રાહ્યક સૃજયથી ઉત્પન્ન પુત્રો હતા આયાતુજીત, અયુતાજીત, સહસ્ત્રાજીત, સતાજીત અને દાસક. આ ભજમાનના તેમની પત્ની ઉપબાહ્યક સૃજયના ગર્ભથી ઉત્પન્ન થયેલા પુત્ર હતા. રાજા દેવાવૃદ્ધ યજ્ઞપરાયણ રહેતા હતા. તેમણે સર્વગુણ સંપન્ન પુત્ર થવાના ઉદ્દેશથી ભારે તપ કર્યું. તપસ્યા દરમિયાન એ પર્ણાસા નદીના જળનું આચમન કરતા હતા. સદા પ્રમાણે કરવાના કારણે તે નદીને એમનું પ્રિય કરવાની ઈચ્છા થઈ. કલ્યાણમય રાજા દેવા વૃદ્ધના અભિષ્ટની સિદ્ધિ કઈ રીતે થાય એની ચિંતામાં ઘણો સમય વિતાવવા છતાં પર્ણાસા કોઈ નિશ્ચય પર ન પહોંચી. તેને એવી કોઈ સ્ત્રી ન મળી જેના ગર્ભથી એવો સુયોગ્ય પુત્ર ઉત્પન્ન થઈ શકે. ત્યારે તેણે એવો નિશ્ચય કર્યો કે હું સ્વયં એમની પત્ની બનું. આવો વિચાર કરીને પર્ણાસાએ એક પરમ સુંદર કુમારીનું રૂપ ધારણ કરીને રાજાનું પતિ રૂપે વર્ણ કર્યું. રાજાએ પણ તેમની કામના કરી. ત્યાર પછી ઉદાર બુદ્ધિ નરેશે એમાં એક તેજસ્વી ગર્ભની સ્થાપના કરી. પછી 10મા માસે પર્ણાસાએ દેવાવૃદ્ધના સર્વગુણ સંપન્ન પુત્ર પ્રભુને જન્મ આપ્યો. આ વંશ વિશે પુરાણોના જ્ઞાતા દેવાવૃદ્ધના ગુણોનો મહિમા ગાતા નીચે પ્રસિદ્ધ ગાથાનું ગાન કરે છે. અમે જે રીતે આગળ જોઈએ છીએ તે જ પ્રમાણે દૂર અને નજીક પણ જોઈએ છીએ. અમારી દૃષ્ટિએ પ્રભુ બધા મનુષ્યોમાં શ્રેષ્ઠ છે અને દેવાવૃદ્ધ તો દેવતાઓ સમાન છે. પ્રભુ અને દેવાવૃદ્ધના સંપર્કમાં આવીને 1074 મનુષ્યો અમૃત તત્વને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. પ્રભુનો વંશ બહુ મોટો હતો. એમાં બધા જ લોકો યજ્ઞપરાયણ, મહાદાની, બુદ્ધિમાન, બ્રાહ્મણ ભક્ત તથા સુદૃઢ આયુધ ધારણ કરનારા હતા. મૃતિકાવતી પુરીમાં ભોજ વંશના ક્ષત્રિયો રહેતા હતા. અંધકે કાશ્યની કન્યાથી 4 પુત્ર પ્રાપ્ત કર્યા, કુકુર, ભજમાન, શશક અને બલબહિષ. કુકુરનો પુત્ર વૃષ્ટિ, વૃષ્ટિનો કપોતરોમાંનો તિત્તિરી, તેનો પુનર્વસુનો અભિજીત તથા અભિજીતના આહુક અને શ્રાહુક નામે 2 જોડકા પુત્ર થયા. આમના વિશે એવી ગાથા પ્રસિદ્ધ છે. આહુક કિશોરાવસ્થા જેવી આકૃતિવાળા હતા. એ 80 કવચ ધારણ કરીને પોતાના શ્વેત વર્ણવાળા પરિવારની સાથે પ્રથમ યાત્રા કરતા હતા. જે ભોજવંશીઓ આહુકની બંને બાજુ ચાલતા હતા એમાંથી કોઈ એવો ન હતો જે પુત્રવાન ન હોય. 100થી ઓછું દાન આપતો હોય, 1000 કે 100થી ઓછી વયનો હોય, અશુદ્ધ કર્મ કરતો હોય અથવા યજ્ઞ ન કરતો હોય. ભોજવંશી આહુકની પૂર્વ દિશામાં 21,000 હાથી ચાલતા હતા, જેમના ઉપર સોના ચાંદીની અંબાડીઓ બાંધેલી હતી. ઉત્તર દિશામાં પણ એટલા જ હાથી ચાલતા હતા. ભોજવંશી દરેક રાજાની ભુજામાં ધનુષ્યની પ્રત્યંચાના ચિહ્ન જોવા મળતા હતા. અંધક વંશીઓએ પોતાની બહેન આહુકીના લગ્ન અવંતી નરેશ સાથે કર્યા હતા. આહુકને કાશ્યના ગર્ભથી દેવક અને ઉગ્રસેન નામે 2 પુત્ર થયા. દેવકના 4 પુત્ર હતા, દેવવાન, ઉપદેવ, સંદેવ તથા દેવરક્ષક. આ સિવાય 7 કન્યાઓ પણ હતી, જેમના લગ્ન વસુદેવજી સાથે થયા. એમના નામ આ પ્રમાણે છે: દેવકી, શાંતિ દેવી, દેવકી, શાંતિ દેવા, સુદેવા, દેવરક્ષિતા, વૃકદેવી, ઉપદેવી અને સુનામની. ઉગ્રસેનના 9 પુત્રો હતા. તે બધામાં કંસ મોટો હતો. તેનાથી નાના નિગ્રોધ, સુનામા, કંક, સુભૂષણ, રાષ્ટ્રપાલ, સુતનુ, અનાવૃષ્ટ તથા પુષ્ટિમાન હતા. એમની 5 બહેનો હતી: કંસા, કંસવતી, સુતનુ, રાષ્ટ્રપાલી તથા કંકા, અહીં સુધી કુકરવંશી ઉગ્રસેન અને તેમના સંતાનોનું વર્ણન થયું. બજમાનના પુત્ર વિદુરત થયા, જે રથીઓમાં મુખ્ય હતા. વિદુરતના સુરવીર રાજાધિદેવ થયા. રાજાધિદેવના પુત્ર બહુ પરાક્રમી હતા. એમના નામ આ પ્રમાણે છે: દત્ત, અતિદત્ત, સોણાશ્વ, શ્વેતવાહન, શમી, દંડશર્મા, દંત શત્રુ તથા શત્રુજીત એમની બે બહેનો હતી, જે શ્રવણા અને સર્વિષ્ઠા નામે વિખ્યાત થઈ. શમીના પુત્ર પ્રતિક્ષત્ર હતા. પ્રતિક્ષત્રના પુત્ર સ્વયંભોજ, સ્વયંભોજના હૃદિક થયા. હૃદિકને ઘણા પુત્ર હતા. એ બધા ભયાનક પરાક્રમ કરનારા હતા. તેમનામાં કૃતવર્મા સૌથી જ્યેષ્ઠ અને સધન સતધનવા મધ્યમ હતો. બાકીના ભાઈઓના નામ આ પ્રમાણે છે: દેવાંત, નરાંત, ભીષગ, વેતરણ, સુદાંત, અતિદાંત, નિકાશ્ય અને કામદંભક. દેવાંતના પુત્ર વિદ્વાન કંબલ બહિષ્ઠ થયા. એમના બે પુત્ર હતા: અશમોજા તથા તામસોજા. અશમોજાને કોઈ પુત્ર ન હતો, તેથી એમને સુદ્રષ્ટ, સુચારુ અને કૃષ્ણ એ ત્રણ પુત્ર દત્તક મળ્યા. આ પ્રમાણે અંધક વંશી ક્ષત્રિયોનું વર્ણન કરવામાં આવ્યું. ઉપર કહેવામાં આવ્યું છે કે ક્રોષ્ટુને બે પત્નીઓ હતી: ગાંધારી અને માદ્રી. ગાંધારીએ મહાબળી અન્મિત્રને જન્મ આપ્યો અને માદ્રીએ પુત્ર યુધાજીતને. અન્મિત્રના નિઘ્ન થયા. નિઘ્નને બે પુત્ર હતા: પ્રસેન અને સત્રાજીત. આ બંને બહુ સુરવીર હતા. ભગવાન સૂર્ય સત્રાજીતના પ્રાણ સમાન મિત્ર હતા. એક દિવસ રાત પસાર થયા પછી રથીઓમાં શ્રેષ્ઠ સત્રાજીત રથ પર બેસીને સ્નાન અને સૂર્યોપાસના કરવા માટે જળના કિનારે ગયા. ત્યાં જઈને જ્યારે સૂર્યોપાસના કરવા લાગ્યા, તે સમયે ભગવાન સૂર્ય તેજો મંડળથી યુક્ત સ્પષ્ટ દેખાતું રૂપ ધારણ કરીને એમની સામે પ્રગટ થયા. ત્યારે સત્રાજીતે સામે ઉભેલા સૂર્યદેવને કહ્યું: પ્રભુ, તમે જેના દ્વારા સંપૂર્ણ જગતને પ્રકાશિત કરો છો, તે મણિરત્ન મને આપવાની કૃપા કરો. એમની વાત સાંભળીને ભગવાન ભાસ્કરે એમને દિવ્ય શમંતક મણિ આપ્યો. સત્રાજીત એને ગળામાં પહેરીને પોતાના નગરમાં આવ્યા. એમને જોઈને બધા લોકો સૂર્ય આવી રહ્યા છે એવું બોલવા લાગ્યા. આ પ્રમાણે નગરના લોકોને આશ્ચર્યચકિત કરીને એ અંતપુરમાં ગયા. સત્રાજીતે ઉત્તમ મણિ પોતાના નાના ભાઈ પ્રસેનને આપી દીધો, કેમ કે તેને તેઓ બહુ વહાલ કરતા હતા. તે મણિ અંધક વંશી યાદવોના ઘરમાં સોનું ઉત્પન્ન કરતો હતો. તે મણિ જ્યાં રહેતો હતો ત્યાંની આસપાસના વિસ્તારોમાં યથા સમય મેઘ વર્ષા કરતા તથા કોઈને રોગનો ભય રહેતો ન હતો. એકવાર ભગવાન શ્રી કૃષ્ણે પ્રસેન પાસે તે મણી લેવાની ઈચ્છા બતાવી, પરંતુ તેમને તે મણી ન મળી શક્યો. સમર્થ હોવા છતાં ભગવાને તે મણીનું બળપૂર્વક અપહરણ ન કર્યું. પ્રસેન એક દિવસ મણી પહેરીને વનમાં શિકાર માટે ગયો. ત્યાં શમંતક માટે જ એક સિંહ દ્વારા એ માર્યા ગયા. સિંહ તે મણીને મુખમાં લઈને ભાગી રહ્યો હતો. એટલામાં મહાબળી જામવાન ત્યાં આવી ચડ્યા. સિંહને મારીને મણી લઈને તેઓ પોતાની ગુફામાં ચાલ્યા ગયા. આ બાજુ વૃષ્ણિ અને અંધક વંશના લોકો એવી વાતો કરવા લાગ્યા કે મણી માટે શ્રી કૃષ્ણે પ્રસેનનો વધ કર્યો છે, કેમ કે તેમણે આ મણી એકવાર પ્રસેન પાસે માગ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે આ કાર્ય કર્યું ન હતું, તો પણ એમના પર શંકા કરવામાં આવી. તેથી પોતાના કલંકને ધોવા માટે મણીને શોધી લાવવાની પ્રતિજ્ઞા કરીને તેઓ વનમાં ગયા. કેટલાક વિશ્વાસુ લોકોની સાથે પ્રસેનની પગરવટ જોતા જોતા તે સ્થાન પર પહોંચ્યા જ્યાં પ્રસેન શિકાર માટે આવ્યા હતા. તેમણે પ્રસેનને ઘોડા સહિત મૃત્યુ પામેલો જોયો, પરંતુ ત્યાં મણી ન મળ્યો. ત્યાર પછી થોડે દૂર રીંછ દ્વારા માર્યા ગયેલા સિંહને જોયો. રીંછને તેના ચરણોના ચિહ્ન પરથી ઓળખી શકાયું. તે જ ચરણચિહ્નો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જામવાનની ગુફા પર પહોંચ્યા. ત્યાં તેમને ગુફામાં કોઈ ધાત્રી એટલે દાઈ દ્વારા બોલેલા શબ્દો સંભળાયા: મારા કુમળા દીકરા, તું રડીશ નહીં. સિંહે પ્રસેનને માર્યો અને સિંહ જામવાન દ્વારા મરાઈ ગયો. હવે આ શમંતક મણી તારો જ છે. આ વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે તે ગુફાના દ્વાર પર બલરામજી સહિત અન્ય યાદવોને બેસાડીને ગુફામાં પ્રવેશ કર્યો. ગુફામાં જામવાનને જોયા. ભગવાન વાસુદેવે સતત 21 દિવસ જામવાન સાથે બાહુ યુદ્ધ કર્યું. દરમિયાન બલરામ વગેરે યાદવો દ્વારકા ચાલ્યા ગયા અને બધાને શ્રીકૃષ્ણ મરાઈ ગયા એવી સૂચના આપી દીધી. આ બાજુ ભગવાન વાસુદેવે જામવાનને હરાવીને તેમની કન્યા જામવતીને તેમના આગ્રહથી ગ્રહણ કરી, સાથે સાથે પોતે નિર્દેશ છે એવું બતાવતા નિર્દેશ છે એવું બતાવવા માટે શમંતક મણી લઈ લીધો. ત્યાર પછી જામવાનની વિદાય લઈને ગુફામાંથી બહાર આવ્યા અને દ્વારકા ગયા. ત્યાં જઈને યાદવોની ભરી સભામાં શ્રીકૃષ્ણએ મણી સત્રાજીતને આપી દીધો. આ પ્રમાણે મિથ્યા કલંક લાગવાથી ભગવાન શ્રીકૃષ્ણએ મણીને શોધી કાઢ્યો અને તેને પાછો પોતાની તેને પાછો આપીને પોતાના ઉપરના કલંકને ધોઈ નાખ્યો. સત્રાજીતને 10 પત્નીઓ હતી. તેમના ગર્ભથી તેમને 100 પુત્ર પ્રાપ્ત થયા, જેમાં 3 બહુ પ્રસિદ્ધ હતા, ભંગકાર, વાતપતિ અને વસુમેધ. સત્રાજીતને 3 કન્યા પણ હતી, સત્યભામા, વ્રતિની અને પ્રસવાપિની. એમાં સત્યભામા સૌથી ઉત્તમ હતા. તેના લગ્ન સત્રાજીતે શ્રીકૃષ્ણ સાથે કરી દીધા. ભગવાનના મિથ્યા કલંકની કથાનું જે શ્રવણ કરે છે એને મિથ્યા કલંક કદી સ્પર્શ કરતા નથી. શ્રી કૃષ્ણે સત્રાજીતને જે શમંતક મણિ આપ્યો હતો તેનું અક્રૂરે ભોજવંશી સતધન્વા દ્વારા અપહરણ કરાવી લીધું. મહાબલી સતધન્વા સત્રાજીતને મારીને મણિ લઈ આવ્યો તથા અક્રૂરને આપી દીધો. અક્રૂરે દિવ્ય મણિને લીધો ત્યારે સતધન્વાને કહ્યું હતું, મારું નામ કોઈને જણાવશો નહીં. પિતાના મરાઈ જવાથી મનસ્વીની સત્યભામા દુઃખથી વ્યાકુળ થઈ ગઈ અને રથ પર બેસીને વારણાવત ગઈ. ત્યાં પોતાના સ્વામી શ્રીકૃષ્ણને સતધન્વાના બધા કરતૂતો જણાવીને તેમની સામે અશ્રુ સારવા લાગી. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તરત જ દ્વારકા આવી ગયા અને પોતાના મોટા ભાઈ બલરામજીને કહ્યું, પ્રભુ, પ્રસેનને તો સિંહે મારી નાખ્યો અને સત્રાજીતને સતધન્વાએ, હવે શમંતક મણી મારા અધિકારમાં આવવાનો છે, હવે હું જ તેનો ઉત્તરાધિકારી છું. તેથી સત્વરે રથ પર બેસો અને મહારથી સતધન્વાને મારીને મણી છીનવી લો. હે મહાબાહુ, હવે શમંતક આપણો જ થશે. ત્યાર પછી સતધન્વા અને શ્રીકૃષ્ણનું ઘોર યુદ્ધ થયું. સતધન્વા અક્રૂરના આવવાની રાહ જોવા લાગ્યો. સતધન્વા અને ભગવાન શ્રીકૃષ્ણ બંને એકબીજા પર ક્રોધિત થઈ રહ્યા હતા. જ્યારે અક્રૂરે સાથ ન આપ્યો ત્યારે સતધન્વાએ ભયના કારણે ભાગી જવાનો વિચાર કર્યો. એની પાસે હદ્યા નામની એક ઘોડી હતી જે 100 યોજન દોડી શકતી હતી. સતધન્વાએ ઘોડી પર બેસીને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરી રહ્યો હતો. 100 યોજનનો માર્ગ ઝડપથી પૂરો કર્યા પછી એ ઘોડી થાકીને ઢીલી થઈ ગઈ. એ જોઈને ભગવાન શ્રીકૃષ્ણે બલરામજીને કહ્યું, મહાબાહુ, તમે અહીં જ ઉભા રહો, મેં ઘોડીની સ્થિતિ જોઈ લીધી છે. હવે તો હું પગપાળા જઈને પણ સુધન્વા પાસેથી મણી છીનવી લઈશ. આમ કહીને ભગવાન પગપાળા જ સતધન્વાની પાસે ગયા અને મિથિલા નગરની પાસે તેમણે તેનો વધ કરી નાખ્યો. પરંતુ તેની પાસેથી શમંતક મણી ન મળ્યો. મહાબળી સતધન્વાને મારીને જ્યારે શ્રીકૃષ્ણ પાછા આવ્યા ત્યારે બલરામજીએ કહ્યું, મણી મને આપી દો. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, મણી મળ્યો નથી. થોડા દિવસ બાદ અક્રૂર અંધકવંશી વીરોની સાથે દ્વારકામાં પાછા આવ્યા. ભગવાન શ્રીકૃષ્ણ યોગ દ્વારા જાણી લીધું કે મણી વાસ્તવમાં અક્રૂર પાસે જ છે. ત્યારે તેમણે સભામાં બેસીને અક્રૂરને કહ્યું, આર્ય, દિવ્ય શમંતક મણી તમારા હાથમાં આવી ગયો છે, તે મને આપી દો. તેની પ્રતીક્ષામાં ઘણો સમય પસાર થઈ ગયો છે. સમસ્ત યાદવોની સભામાં શ્રીકૃષ્ણે આ પ્રમાણે કહ્યું ત્યારે મહામતી અક્રૂરજીએ સરળતાપૂર્વક મણી આપી દીધો. આમ સહજ રીતે મણી પ્રાપ્ત થઈ જવાથી ભગવાન શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને એ મણી પાછો અક્રૂરજીને જ આપી દીધો. ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રાપ્ત થયેલા એ મણિરત્નને ગળામાં પહેરીને અક્રૂર સૂર્યની જેમ પ્રકાશિત થવા લાગ્યા. અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.